وإذ أخذ الله ميثاق النبيين لما آتيتكم من كتاب وحكمة ثم جاءكم رسول مصدق لما معكم لتؤمنن به ولتنصرنه قالوا أقررنا قال فاشهدوا وأنا معكم من الشاهدين. અને તે સમયને યાદ કરો જ્યારે અલ્લાહે પૈગંબરો પાસેથી વચન લીધું કે હું તમને કિતાબ તથા હિકમત જરૂર આપીશ. પછી એ ઉમ્મતીઓ, એક રસૂલ તમારી પાસેની વસ્તુઓને ટેકો આપતો આવે તો તમે જરૂર તેના પર ઈમાન લાવજો અને જરૂર તેની મદદ કરજો. પછી અલ્લાહે ફરમાવ્યું કે શું તમે આ વાતોનો ઇકરાર કબૂલ કર્યો અને તેના સંબંધમાં મારો હુકમ માન્ય રાખ્યો? ત્યારે બધાઓએ કહ્યું કે અમોએ ઇકરાર કર્યો, માન્યું. અલ્લાહે ફરમાવ્યું કે ત્યારે હવે તમે એકબીજાના સાક્ષી રહેજો અને હું પણ તમારી સાથે સાક્ષી પૂરનારમાંથી છું. أفغير دين الله يبغون وله أسلم من في السماوات والأرض طوعا وكرها وإليه يرجعون. પછી જે આ કબૂલ કર્યા પછી પણ ફરી જશે તો તેઓ જ વચન ભંગ કરનારા છે. શું તેઓ અલ્લાહના મઝહબ સિવાય બીજો કોઈ મઝહબ ચાહે છે? જ્યારે આસમાનો અને જમીનમાં જે કંઈ છે તે ઈચ્છા કે વગેર ઈચ્છાએ તેને તાબે થાય છે અને તેની તરફ જ પાછા ફેરવવામાં આવશે. وإسماعيل وإسحاق ويعقوب والأسباط وما أوتي موسى وعيسى والنبيون من ربهم لا نفرق بين أحد منهم ونحن له مسلمون. એ રસૂલ કહે કે અમે અલ્લાહ પર ઈમાન લાવ્યા છીએ અને અમારા ઉપર જે ઉતર્યું છે તેના ઉપર પણ, અને તેના ઉપર કે જે ઇબ્રાહીમ તથા ઇસ્માઇલ તથા ઇસહાક તથા યાકૂબ તથા અસબાત, યાની કે યાકૂબની ઔલાદો ઉપર ઉતર્યું હતું, અને તે ઉપર કે જે મૂસા તથા ઈસા અને બીજા પૈગંબરોને તેમના પાલનહાર તરફથી આપવામાં આવ્યું હતું, અને અમે નબુવતની રૂએ તેઓમાંથી કોઈની વચ્ચે કાંઈ તફાવત કરતા નથી, અને અમે તે અલ્લાહને જ તાબે રહેનાર છીએ. અને જે કોઈ ઇસ્લામ સિવાય બીજા કોઈ ધર્મની ઈચ્છા કરે તો તે મઝહબ તેનાથી હરગીઝ કબૂલ કરવામાં આવશે નહીં, અને તે કયામતના દિવસે નુકસાન ઉઠાવનારાઓમાંથી હશે. وشهدوا أن الرسول حق وجاءهم البينات والله لا يهدي القوم الظالمين. અલ્લાહ એવા લોકોને હિદાયત કેવી રીતે કરે કે જેઓ ઈમાન લાવ્યા પછી નાસ્તિક થઈ ગયા છે, અને વળી આ પછી કે તેઓ સાક્ષી પણ આપી ચૂક્યા હતા કે પૈગંબરે આખરું જમાન રસૂલે બરહક સાચા છે, તથા તેમની પાસે સીધે સીધી નિશાનીઓ પણ આવી ચૂકી હતી, અને અલ્લાહ ઝાલિમ બે ઇન્સાફી લોકોને હિદાયત કરતો નથી. તેમનો બદલો એ જ છે કે તેમના પર અલ્લાહનો તથા બધા ફરિશ્તાઓનો અને બધા માણસોનો લાનત ને નફરત છે. હંમેશા તેઓ એમાં જ રહેશે, ન તેમની સજા ઓછી કરવામાં આવશે અને ન તેમને મોહલત કે મોકો આપવામાં આવશે. સિવાય તેના કે જે તે પછી તૌબા કરે અને ખરાબ કામોની સુધારણા કરે, તો બેશક અલ્લાહ મોટો માફ કરનાર ને દયા કરનાર છે. બેશક જે લોકો પોતે ઈમાન લાવ્યા પછી બેઈમાન થયા, પછી દિવસે દિવસે બેઈમાનીમાં આગળ વધી ગયા, તેમની તોબા હરગિજ કબૂલ કરવામાં આવશે નહીં, અને તેઓ જ ગુમરાહ ભટકેલા છે. બેશક જેઓ ઈમાન નથી લાવ્યા અને બે ઈમાનીની હાલતમાં જ મરી ગયા છે, તેઓમાંથી અગર કોઈ એટલું સોનું આઝાદીના બદલામાં આપવા ચાહે કે જેનાથી આખી જમીન ભરાય જાય, તો તેનો એ બદલો પણ કબૂલ કરવામાં આવશે નહીં. એ તેઓ જ છે કે જેમના માટે દુઃખ આપતો અઝાબ સજા છે, અને તેમનો કોઈ મદદગાર થશે નહીં. એ લોકો, જે વસ્તુઓ તમને ખૂબ જ વાલી છે, પસંદ છે, તેમાંથી જ્યાં સુધી અલ્લાહની રાહમાં ખર્ચશો નહીં, ત્યાં સુધી તમે નેકીના દરજ્જાએ હરગિજ પહોંચશો નહીં. અને જે કાંઈ વસ્તુ પણ તમે અલ્લાહના રાહમાં ખર્ચ કરો છો, તે બેશક અલ્લાહ સારી રીતે જાણે છે. દરેક જાતનો ખોરાક બની ઇસરાયેલ માટે હલાલ હતો, સિવાય તેના કે જે ઇસરાયેલે તૌરેત ઉતરવા પહેલા પોતાના માટે હરામ કરી લીધો હતો. એ રસૂલ, તું યહૂદીઓને કહે કે જો તમે તમારા દાવામાં સાચા હો તો તૌરેત લાવો અને તેને પડો, પછી સાબિત કરો કે તેમ ન હતું. પછી જે કોઈ તૌરેતમાં સાબિત ન થાય તે પછી પણ અલ્લાહ પર આરોપ મૂકે, આક્ષેપ મૂકે, તો જાણી લે કે ખરેખર તેઓ જુલમગાર છે. એ રસૂલ, કહે કે અલ્લાહે સાચું ફરમાવ્યું છે, માટે તમે ઇબ્રાહીમના ધર્મ ઇસ્લામની પેરવી કરો કે જે એક અલ્લાહને માનનાર હતો અને તે મુશ્રિકોમાંથી ન હતો. બેશક દુનિયામાં સૌથી પહેલું અલ્લાહનું ઘર કે જે લોકોની ઇબાદત માટે બનાવવામાં આવ્યું તે એ જ કાબા છે જે મક્કામાં છે. તે ઘર બરકતવાળું છે, તેમ તે બધી દુનિયાઓ માટે સાચો રસ્તો દેખાડનારું છે. વળી તેમાં સીધે સીધી નિશાનીઓ પણ છે. તેમાંથી એક મકામે ઇબ્રાહીમ છે, અને જે કોઈ તેમાં દાખલ થશે તે બેખોફ થઈ જશે, ડર વગરનો બની જશે. અને તે લોકો કે જેમને ત્યાં સુધી પહોંચવાની તાકત હોય તેમના ઉપર અલ્લાહના માટે એક ઘરની હજ કરવી વાજિબ કરવામાં આવ્યું છે, અને જેઓ તાકતવાન હોવા છતાં તે નેમત તરફ તેનો શુકર ન અદા કરનાર થાય, એહસાન ફરામોશ થાય અને હજ કરવા ન જાય, તો બેશક અલ્લાહ બધી દુનિયાવાળાઓથી આઝાદ છે. એ રસૂલ, કહે કે એ કિતાબ વાળાઓ, તમે અલ્લાહની નિશાનીઓનો આયતોનો શા માટે ઇનકાર કરો છો? જો કે તમે જે કંઈક કરો છો તેનો અલ્લાહ સાક્ષી છે. એ રસૂલ, કહે કે એ કિતાબ વાળાઓ, જે ઈમાન લાવે છે તેને આડે રસ્તે લઈ જવાના મકસદથી અલ્લાહના રસ્તાથી કેમ રોકો છો, જ્યારે કે તમે પોતે એ વાતના સાક્ષી છો છતાં, અને તમે જે કંઈક કરો છો તેનાથી અલ્લાહ અજાણ નથી. من الذين أوتوا الكتاب એ ઈમાન લાવનારાઓ, જો તમે તે લોકો કે જેમને આ પહેલા કિતાબ આપવામાં આવી છે તેઓમાંથીના એક ટોળાનું કહ્યું માનશો, તો તેઓ તમારા ઈમાન લાવ્યા પછી તમને પાછા બે ઈમાન બનાવી દેશે. અને તમે કેવી રીતે ઇનકાર કરનારા બની શકો જ્યારે તમને અલ્લાહની આયતો વાંચી સંભળાવવામાં આવે છે અને વળી તમારામાં તેનો રસૂલ પણ મોજૂદ છે, અને જે કોઈ અલ્લાહના ધર્મને મજબૂતીથી વળગી રહ્યો તો સાચે જ તેને સીધા રસ્તાની અક્કલ મળી ચૂકી. એ ઈમાન લાવનારાઓ, અલ્લાહથી એવા ડરો જેવો કે તેનાથી ડરવાનો હક છે, અને હરગિજ મોત પામો નહીં પણ એવી હાલતમાં કે તમો મઝહબે ઇસ્લામ પર હો. અને ભેગા થઈને બધા જણા અલ્લાહની રસીને ધર્મને મજબૂત પકડી લો અને અંદરો અંદર ભંગાણ પાડો નહીં. અને અલ્લાહની નેમત જે તેણે તમારા ઉપર ઉતારી છે તેને યાદ કરતા રહો. તે નેમત એ કે જ્યારે તમે એકબીજાના દુશ્મન હતા ત્યારે અલ્લાહે તમારા મનમાં એકબીજા માટે પ્રેમ પેદા કર્યો, જેથી તેની મહેરબાનીથી તમે એકબીજાના ભાઈ ભાઈ બની ગયા. અને વળી તમે આગના ખાડાના કાંઠે હતા, પછી તેણે તમને તેમાં ગબડતા પડતા બચાવી લીધા. આવી રીતે અલ્લાહ તમારા માટે પોતાની નિશાનીઓ સાફ કરીને બયાન કરે છે કે કદાચ ને તમે સાચો રસ્તો મેળવો. અને લાઝિમ છે કે તમારામાંથી થોડાક લોકો એવા હોવા જોઈએ કે જે બીજાઓને નેકી તરફ બોલાવે તથા નેક કામોનો હુકમ કરે તથા બુરા કામોથી મના કરે, અને તેઓ જ કામયાબી પામનારા છે. અને તે લોકો, યાની કે યહૂદી અને ખ્રિસ્તીના જેવા થાઓ નહીં કે જેઓ તેમની પાસે ખુલ્લી દલીલો આવ્યા પછી વેરણછેરણ વિખેરાઈ ગયા અને અંદરો અંદર મતભેદ કરવા લાગ્યા, તેમના માટે મોટી સજા છે. وتسود وجوه فأما الذين اسودت وجوههم أكفرتم بعد إيمانكم فذوقوا العذاب بما كنتم تكفرون. તે દિવસથી ડરો કે જે દિવસે કેટલાક ચહેરા સફેદ થઈ જશે અને કેટલાક ચહેરા કાળા થઈ જશે. પછી જેમના ચહેરા કાળા થયા હશે તેમને કહેવામાં આવશે કે તમે ઈમાન લાવ્યા પછી ઇનકાર કરનારા થઈ ગયા હતા ને, તો હવે તમે ઇનકાર કર્યો તેના કારણે સજાની મજા ચાખો. وجوههم ففي رحمة الله هم فيها خالدون. يا તે લોકો કે જેમના ચહેરા સફેદ હશે તેઓ અલ્લાહની રહેમતમાં દાખલ થશે ને તેમાં હંમેશ માટે રહેશે. تلك آيات الله نتلوها عليك بالحق وما الله يريد ظلما للعالمين. اے رسول આ અલ્લાહની આયતો છે જે અમે તને સચ્ચાઈ પૂર્વક વાંચી સંભળાવીએ છીએ, અને અલ્લાહ દુનિયાવાળાઓ ઉપર જુલમ કરવાની ઈચ્છા રાખતો નથી. وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ અને જે કાંઈ આસમાનોમાં છે તથા જે કાંઈ જમીનમાં છે તે બધું અલ્લાહનું જ છે, અને બધા મામલા છેવટના ફેંસલા માટે અલ્લાહના તરફ રજૂ થશે. જે ઉમ્મતો લોકોની હિદાયત માટે પેદા કરવામાં આવી છે તેઓમાં તમે સર્વેથી બલંદ સર્વશ્રેષ્ઠ હોવાના કારણે લોકોને નેકી કરવા માટે હુકમ કરો છો તથા બુરાઈથી મના કરો છો તથા અલ્લાહ પર ઈમાન રાખો છો, અને જો કિતાબવાળાઓ પણ ઈમાન લઈ આવતે તો તેમના માટે વધારે સારું થતે. તેઓમાંથી કેટલાક તો માનનારા છે અને તેઓમાંથી ઘણા ખરા હુકમનો ભંગ કરનારા છે. એ મુસલમાનો, થોડી થોડી ઈજા પહોંચાડ્યા સિવાય તેઓ તમારું કાંઈ બગાડશે નહીં, અને જો તમારાથી લડશે તો ચોક્કસ પીઠ દેખાડશે, પછી તેમની હરગિજ મદદ કરવામાં આવશે નહીં. وباءوا بغضب من الله وضربت عليهم المسكنة ذلك بأنهم كانوا يكفرون بآيات الله ويقتلون الأنبياء بغير حق ذلك بما عصوا وكانوا يعتدون. તેઓ જ્યાં પણ મળી આવશે તેમના માટે હલકટતા બેઇઝ્ઝતી હશે. સિવાય કે કરારની રૂએ અલ્લાહની પનાહમાં અને લોકોની પનાહમાં આવી જાય તો જુદી વાત છે. અને તેમણે હાથે કરીને અલ્લાહનો ગઝબ, અલ્લાહનો ગુસ્સો પોતાના પર વહોરી લીધો છે અને તેમના પર કંગાલિયતની માર પડી છે. આ સજા એ માટે કે તેઓ અલ્લાહની આયતોનો ઇનકાર કરતા હતા અને નબીઓને કારણ વગર મારી નાખતા હતા. વળી એ માટે કે તેઓ નાફરમાની કરતા હતા તથા હદ વટાવી જતા હતા. તેઓ બધા બરાબર નથી. કિતાબવાળાઓમાંથી એક ટોળું તો રાત્રિના સમયમાં અલ્લાહની આયતો નમાઝમાં ઊભું રહીને પડતું રહે છે અને અલ્લાહને સજદો કરતું રહે છે. તેઓ અલ્લાહ અને કયામતના દિવસ ઉપર ઈમાન રાખે છે અને નેકીનો હુકમ કરે છે તથા બુરાઈથી મના કરે છે અને સારા કામોમાં એકબીજા કરતા આગળ વધી જવાની ઉતાવળ કરે છે. અને તેઓ સારા કેરેક્ટર વાળા લોકો માંથી છે. અને જે પણ નેકી તેઓ કરે છે તેની કદર હરગિઝ થયા વિના રહેશે નહીં. અને અલ્લાહ તકવા વાળાઓથી, પરહેજગારોથી પૂરેપૂરો જાણકાર છે.